પણ અશુદ્ધ જ કે અંદર બધું અશુદ્ધ જ સંસાર દશામાં અશુદ્ધ જ કહેવાય. એ અશુદ્ધિ તૂટે તારે જતે અંતરાત્મા થાય. અજ્ઞાની ને પણ જે મન વાંચે છે ને એ કોણ વાંચે છે? અજ્ઞાની, અજ્ઞાની હોય, જ્ઞાન નથી લીધું, એ લોકોને પણ મનની બધી વિચારો વાંચી શકે છે, એ કોણ વાંચે છે? એ લોકો પણ મનના વિચારો ને વાંચી શકે છે તો કોણ વાંચે છે? બુદ્ધિ થી વંચાય. બુદ્ધિ દેખાય પણ બહુ મોટા મોટું હોય, દેખાય જાડું હોય, સ્થૂળ હોય, બધું ના દેખાય. તો ચિત્ત શું કરે ત્યાં? ચિત્ત વાંચી ના શકે. ચિત્ત ના વાંચે. બુદ્ધિ ચિત્તને કશી લેવા. તો પછી આપણા જ્ઞાન લીધેલા હોય એ લોકોને કોણ વાંચે છે? મહાત્માઓને. મન ના વિચારો કોણ વાંચે છે? મહાત્માઓને મન ના વિચારો કોણ વાંચે છે? મન ના વિચારો જ ના હોય ને, વિચારો જ્ઞાય રહ્યું. હા, તો એ વાંચનાર કોણ રહ્યું? એ વાંચનાર કોણ રહ્યું? એને વાંચનાર કોણ? પ્રજ્ઞા કહે છે. પ્રજ્ઞા સમજવા નહી જોણ ચાલશે. તું શું કહી શકું પછી પૂછી? તું શું કહી? તમે ટાઈમ આવશે એની મેરે બધું સમજાવી જશે. દાદા, પેલું સિદ્ધ ભગવાન ને એવું કહ્યું કે જ્ઞાતા જ્ઞેય નો સંબંધ, એટલે જ્ઞાન જ્ઞાતા ને જ્ઞેય, પેલું ધ્યાન ધાતા ધ્યેય એ બધું હોય જ નહીં. જ્ઞાન જ્ઞાતા ને જ્ઞેય, ધ્યાન ધ્યાતા ને ધ્યેય તો એ તો અહિયાં જ પણ ખલાસ ક્રમિક માર્ગ માં હોય, આમાં આપણામાં એ ના હોય. અહિયાં આપણામાં ખલાસ થઈ ગયો. ધ્યાન કરનારો અહંકાર હોવો જોઈએ. ધ્યાતા અહંકાર ગણાય. ધ્યાતા હંમેશ ને માટે. અહંકાર ધ્યેય કરે મોક્ષ. હું શુદ્ધાત્મા છું. બેનો હોદો ધ્યેયમાં હોદો મળી જાય, એકાકાર થઈ જાય, ત્યારે ધ્યાન ઉત્પન્ન થાય. નથી એ આનંદ છૂટે. આપણે પેલું કહીએ છીએ ને શુદ્ધાત્માનું ધ્યાન કરવાનું મહાત્માઓને, એમાં કોણ કરે? અહંકાર કરે છે. એમાં ધ્યાન કોણ કરે છે? એમાં અહંકાર. જે આપણી પ્રજ્ઞાશક્તિ, પ્રજ્ઞાશક્તિ શું કરે છે? ધ્યાન કરે. ધ્યાન શાનું કરવાનું? ના કરવાનું નહી. જે ધ્યેય થઈ ગયું છે ને શુદ્ધાત્મા, ધ્યાન તો ધ્યાન તો ત્યારે હોય, ધ્યાતા હોય તારે. હજુ પણ શબ્દાવલંબન સુધી જ છે ને. હજુ અવલંબન તો પોતે નિરાલંબ થયો નથી ને, ત્યાં સુધી તો ધ્યાન રહ્યું ને સ્વરૂપ નું. શાનું ધ્યાન? કશું નહીં. હમણાં કહ્યું ને પેલું પ્રજ્ઞા ધ્યાન કરે છે. એ તો પોતા એના ગુણનો, પોતાના જે ગુણો છે ને તેનું ધ્યાન. તો ધ્યેય રહેતા હોય ત્યાં હોય તો નહીં, તો ધ્યાન એમ વર્તે શુક્લ ધ્યાન. વર્તે જ હું શુદ્ધાત્મા છું અને ધ્યાનમાં રહે જ લક્ષમાં જ રહે નથી. એટલે ના હોય એવું જ નીકળેલું. એક વખત સત્સંગ નીકળેલો હોય ના ના, એટલે જ્ઞાતા જ્ઞાન અને જ્ઞેય નો ત્યાં સંબંધ જ ના હોય, એમ ઉપયોગ એ ના હોય, ધ્યાન ધ્યેય ધ્યાતા એ કશું જ ના હોય ત્યાં. બધી મહેનત છે ધ્યાતા તો જણ આગળ આક્રમિક માર્ગ અક્રમ ધ્યાતા જ ના હોય ને. ધ્યેય સ્વરૂપ થઈ ગયા પછી ધ્યેય સ્વરૂપ થયા પછી ધ્યાતા તો હા ને હવે શું રહ્યું ઉપયોગમાં રહેવાનું રહ્યું હવે પુરુષાર્થમાં ઉપયોગમાં રહેવાનો એ પુરુષાર્થ રહ્યો. અનાદિ પરમ રહેતો હતો તે પરમ રહેવાની ટેવ છૂટવી જોઈએ ને તે બધી, અને સ્વ રહેવાનું એડજસ્ટ કરવું પડે એ પુરુષાર્થ. શબ્દ પણ છેલ્લા મારે હજુ ગેડ પડ્યું છે ને બધી સમાજમાં, મને પોતાને જ બધી સમાજમાં બધી ગેડ પડ્યું છે ને. આમ આ સ્વ અને પર કીધું ને શબ્દો એકદમ સાંભળવામાં સહેલા છે, સ્વ અને પરનો અભ્યાસ અનાદિનો એ છૂટવો જોઈએ, સ્વમાં રહેવાનું જોઈએ, પણ એ સ્વ અને પરનું જે આખું જે એક્ઝેક્ટ પેલું પકડાય ને તો પછી સ્વમાં પણ બરોબર રહે ને પોતે. ઉપયોગ છો પણ સ્વ કોને કેવું પર કોને કેવું એની એક્ઝેક્ટનેસ લાઈન ઓફ ડિમાર્કેશન નાખી નાખી છે આપ કોઈ નાખી શું કર્યું સર કઈ નહીં કર્યું આપણા જ્ઞાન ના વાક્યો છે એ બધા વાપરે, જ્ઞાન ના જે સૂત્રો છે ને લેપાયમાન ભાવો થી નિર્લેપ છું એ બધા સૂત્રો છે ને એ જયારે પ્રસંગ વખતે વાપરે ત્યારે ઉપયોગમાં ગણાય, એ ઉપયોગમાં જ ગણાય ને. પર ઉપયોગમાં જતો અટકાવે લેતો એને એમ લાગે હું લેપાઈ લેપાઈ માન થઈ ગયું છે મને હું અશુદ્ધ થઈ ગયું. બરોબર છે, આ ભાવ છોડાવી દે છે પેલા વાક્યો, આવા ભાવો બધા છોડાવી નાખે પેલા વાક્યો, આ વાક્યો વાપરીએ એટલે આવા ભાવ બધા છૂટી જાય. વાક્ય તો વાપરવા માટે આવ્યા પણ વાપરો નહીં એને વ્યાજ આવશે બંદુરી લઈ ખર્ચો નગર વ્યાજ તો આવે જેટલું કામ માં આવે એટલું જ ઠીક થાય, બાકી બધું જતું રહે અંદર થી. તારા કેટલો ફેરફાર થયો? તારી મમ્મી ક્યાં છે? ઉધરસ થઈ તો ઉધરસ ની એકલી દવા કરવાની, પછી હાથ ની હાથ હાથ પેર ની દવા તો કહી રાખીએ. આમાં છે ને સામાન્ય ભાવે બધું પૂછવાનું છે, અને બીજું આપણું વિજ્ઞાન છે ને અક્રમ વિજ્ઞાન આખું. હવે આ કે ને કે પ્રજ્ઞા ધ્યાન કરે કીધું, એક વાત કઈક બીજું ધ્યાતા હોવો જોઈએ તો ધ્યાન થાય. આ બધા એટલા બધા ફોડ હોય છે ને, એ તો બધા દરેક માણસ એને સમજણ પડે એવી રીતે બોલવું પડે, એની ભાષામાં સમજવો જોઈએ. પણ હવે આપતાવાણી નું તમારે માની લેવાનું નહીં, તમારે તમને ફીટ થાય એ તમારે લઈ લેવાનું. દાદા આમાં તમને ફીટ થાય એ તમારે માની લેવાનું, પણ એનાથી આગળ પેલી એક્ઝેક્ટનેસ રહી ને, એક્ઝેક્ટ હકીકત શું હોય છે? એક્ઝેક્ટ તો જો આવતો ના, એટલે એવું કઈક કહો તો ખબર પડે ને. પેલું ટેશન ના આવતો હજી એક્ઝેક્ટનેસ હોય ને? ના, એક્ઝેક્ટનેસ આવે એ વસ્તુ જુદી છે, પણ એની સમજ આપ કહી શકો ને એ સંબંધમાં એક્ઝેક્ટ શું હોય છે એ આપ કહી શકો ને? કહેલું જ છે ને બધું. હવે એ કહેલું છે ને એની સામે આવા ઘણા બધા બીજા પણ નીકળે, એટલે વ્યક્તિગત રીતે એના લેવલ પ્રમાણે જવાબ નીકળ્યા હોય. હવે આ બધાનું કલેક્શન આપણા લેવલ નું જોઈ લેવું, દરેક નું લેવલ જોઈ લેવું. હવે આ બધાનું લેવલ પ્રમાણે જે જવાબ નીકળ્યા હોય ને, જયારે આપતાવાણી નું બંધારણ થાય ને, કોઈ એક સબ્જેક્ટ ઉપર આપતાવાણી નું બંધારણ થાય ત્યારે આ બધા પગથિયા મુકાય એમાં. એટલે એટલે આ બધા કનેક્શન હોય ને, કે મેટર બધું લખાય ને ત્યાર પછી જોવામાં આવે કે આત્મા એટલે આ વસ્તુ છે, પછી ધ્યાન એટલે આને કીધું છે, પણ એમ લાગે કે હજુ તો કે આ વસ્તુ શું હશે, આ વસ્તુ શું હશે, એવા બધા કનેક્શન નું વિચાર આવે બધા. એટલે ખૂટતી કડીઓ આપણે સ્ટેશન ગયા અને બધું શું હશે શું વિચાર કરીએ તો આપણે કહીએ ને, હવે ત્યાં સ્ટેશન બધા ચા પાણી એ તો પોતાની વસ્તુ થઈ, પણ આપતાવાણી માટે જરૂર પડે ને, આપતાવાણી માટે આની જરૂર પડે ને. આ બધું જુદી જુદી જરૂર લખેલી છે ને બધું. ના ના, આ બધા પોઈન્ટ નીકળે છે ને એ કોઈ દાડો સાંભળ્યા નથી, બહુ જુદા જ નીકળે છે બધા. એ બધું તમારે લખાય છે, બરોબર લખાય છે, એ બરોબર છે, પણ એ વિજ્ઞાન એટલું બધું વિશાળ છે ને, એટલા ધ્યાન ઉપર આપની કેટલી બધી વાતો નીકળ્યા કરે છે. તો પછી વધારે નીકળે એટલું સારું, કેટલી વાતો. તો એ જેટલી વધારે નીકળે એટલી લોકોને વધારે કામ લાગે ને, વધારે નીકળી ને કેટલી કાઢવી, આ તો નીકળી એટલી ખરી. લિમિટ હોય છે એની, કે લિમિટ હોય છે ને લિમિટ. તો એવું છે ને, પેલું કોઈ પણ શબ્દ પ્રયોગ છે, ધ્યાન, જ્ઞાતા, જ્ઞાન, એની એક્ઝેક્ટનેસ એની લિમિટ આવી ગઈ. એનું સિદ્ધાંત જે હોય, જે એક્ઝેક્ટનેસ ની વાત હોય, એ સિવાય બીજું બધું અપેક્ષિત વાતો પણ ઘણી હોય છે, તો પેલી એક્ઝેક્ટનેસ નીકળે ત્યાં લિમિટ આવી ગઈ ને. કામ લાગે એવી વાત હોય, એની દ્રષ્ટિ પ્રમાણે વાત આપેલી હોય. હવે એ દ્રષ્ટિ પ્રમાણે વાત આપવામાં આવે, પણ એને એને પાછું છેલ્લા પગથિયાનું પણ દેખાડવું જોઈએ ને. છેલ્લું પગથિયું આવું છે, ચા પાણી પીએ છે. ના ના, વાંચનાર કઈ એક જ દ્રષ્ટિ વાળો નથી હોતો, વાંચનાર એકલા ભરૂચ ની જુદા જુદા પકડી લે. વાળી ઉઠાતા જ નહીં ને, વાળી વાળી તો આવતું જ નહીં કરી. એ તો બધા એ બધું જુદી વસ્તુ થઈ ગઈ. એ શું કહ્યું? વાળી તો આવતું જ નથી કોઈ, એટલે કોઈ આરા થઈ જાય, ફિટ થઈ જાય. આમ દાદા પેલી બોમ્બે સેન્ટ્રલ ની વાત હોય, પછી બોરીવલી ની વાત આવે, પછી પાલઘર ની વાત આવે, ભરૂચ આવે, ઠેઠ વડોદરા સુધી ની વાત આવી જોઈએ ને, ઠેઠ વડોદરા સુધી ની વાત આવી જોઈએ ને, ત્યારે એને ખબર પડે કે આ છેલ્લું સ્ટેશન. હા, એ બધી નીકળવી જોઈએ, વાતમાં કોઈ બાકી જ નથી. આ વાતમાં કોઈ બાકી નથી એ વાત એ ખરી છે, અને છતાં રોજ જે સત્સંગ નીકળે છે ને એમાં કઈક નવી નવીનતા જ હોય છે બધી. દરેક ના સંજોગ ઉપર આધાર, સિદ્ધાંતમાં એનો એ જ હોય. હા, સિદ્ધાંતમાં ફેર નથી. સર, આપની વાત છે ને જે નીકળી છે ને આજે, એટલે છેલ્લા 10 વર્ષ નું જોઈએ ને, તો કેને કે આમ એકડા પછી, એટલે ધારો કે એકડા પછી 5 ની વાત નીકળી હોય, 15 ની વાત નીકળી હોય, પણ જયારે બધા ગોઠવીએ ને ત્યારે 1, 2, 3, 4, 5 બરોબર મળતું જાય છે, એટલે વિરોધાભાસ ક્યાંય નથી હોતો. પેલા અપેક્ષિત ફોડ નીકળ્યા હોય એની નીચલી લેવલ પ્રમાણે અપેક્ષિત ફોડ નીકળ્યા હોય એ પણ એક્ઝેક્ટ અવિરોધાભાસ હોય છે. આ એકદમ પેલું સ્થૂળ વ્યવહારમાં અવિરોધાભાસ થી માંડીને સૂક્ષ્મતમ તત્વની વાત સુધીમાં પણ આખું અવિરોધાભાસની લાઈન જ હોય છે. સ્થૂળ વ્યવહારમાં પણ જયારે કહેવામાં આવે ને, વ્યવહારિક વાતો જે જેને ફોડમાં વ્યવહારિક વાતનો જવાબ હોય, વ્યવહારિક દાખલા હોય, એ પણ આખું સિદ્ધાંતને સ્પર્શતા હોય છે. અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. શું કહેવા માંગે છે એ સમજાવો. જ્ઞેયોને જાણવામાં પોતાની અવસ્થા પણ પરિણામ પામ્યા કરે. જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અવસ્થા, એટલે આ પરિણમેલી અવસ્થા એટલે એ પોતાની અવસ્થા પરિણામ બદલાયા કરે છે. જ્ઞેયને જુએ એટલે પરિણમેલી તો હોય ને, કેરી જુએ, કેરી એ જ્ઞેય છે, અને જુએ એટલે કેરીના જ્ઞાન ચોકદમ ફરી ગયેલું હોય એને આકાર પ્રમાણે, એટલે જ્ઞાન પરિણામ પામે છે, તે રૂપ થાય છે, પરિણમેલું હોય જ્ઞાન, તે રૂપે પરિણમેલું હોય. હા, છતાંય પણ તે રૂપ થતું નથી, કેરી રૂપ થતું નથી, જ્ઞાન જ્ઞાન રૂપે રહે છે, કેરી કેરી રૂપે. આમાં હું સંપૂર્ણ શુદ્ધ છું કહ્યું, એના રૂપે રહે છે, એના રૂપે છે, એ લોક જાણે બગડી ગયું, લોક જાણે બગડી ગયું અમારું, એટલે જ્ઞાન પરિણમે છે કે પોતે હું કોણ છે, આમાં હું કોણ છે, હું સંપૂર્ણ શુદ્ધ છું, કોઈ હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છે, ઇગોઇઝમ છે, ઇગોઇઝમ શુદ્ધ તે કહ્યું, આમાં હું કોણ છે, પ્રજ્ઞા શક્તિ, પ્રજ્ઞા શક્તિ, જો એટલે હું એને જે શુદ્ધ શુદ્ધ પદ ને કહે, સંપૂર્ણ શુદ્ધ અને સર્વાંગ શુદ્ધ એ બે પ્રયોગ નો ભેદ શું છે? સંપૂર્ણ શુદ્ધ અને સર્વાંગ શુદ્ધ, શબ્દ કયા બધા શું કે છે? સંપૂર્ણ શુદ્ધ છું અને સર્વાંગ શુદ્ધ છું, એટલે કેવી રીતે બે નો ભેદ શું પડે છે? સર્વ પ્રદેશ છે એવું, સર્વ અંગ એટલે બધા અંગો થી શુદ્ધ છું, પણ અંગ એટલે પ્રદેશો ને કે છે, સર્વ પ્રદેશો થી સર્વ પ્રદેશો શું કે છે? દાદા આ વાક્ય જયારે પેલું એનાલિસિસ માં આવે ને ત્યારે બધું એમાં એટલું સમજવાનું છે કે આ મારું જ્ઞાન સાથે આ પોતાને જુએ છે તો પણ હુનારૂપ થતું નથી અને સંસારી અનુજ્ઞાન હોનારું થઈ જાય. સોનારૂપ થઈ જાય, હમણાં ચોંટતું નથી, એવું ચોંટતું નથી પોતાનું જ્ઞાન. પરિણમેલું છે, શું છે? સંપૂર્ણ શુદ્ધ અને સર્વાંગ શુદ્ધ નું છે ને, આ સર્વાંગ શુદ્ધ નું આજે સાંભળ્યું, જ્ઞાન આપતી વખતે એ શબ્દ સાંભળેલો, એનો ફોડ ફોડ ને શું કહો, ફોડ તો સમાજ માણસને સમજ માં આવે એટલા માટે તો એ સમજ માં આવવા માટે ફોડ ની જરૂર ને, એ જ ફોડ છે, ઉગાડો શબ્દ જ ઉકેલો છોડ. એ જ ફોડ ઇસેલ કે લોકો સમજી જાય કે ના સમજે દેખો કોઈ ના, આ તો પેલું કે ને કે ડખો નથી કરતો એટલે સમજી ગયો કેવાય, નથી સમજણ પડતી એટલે ડખો નથી થતો ને, સમજવા જેવું રાખ્યું જ નથી. વિજ્ઞાન એવું છે સમજવા જેવું નથી રાખ્યું. સમજી ગયો સર્વાંગ શું સંપૂર્ણ એની રીત માં સમજી ગયો, એની રીત માં એની રીત માં કેટલો મોટો ફેર પડી ગયા, બાળ મંદિર એની રીત માં સમજે છે ને, જ્ઞાતક ને જુદા રે, જ્ઞાતા પરિણામ પામે પણ તેથી એકાકાર ના થાય. અજ્ઞાની અંદર ચોટી ગયું ને, સર્વાંગ શુદ્ધ છે ને સંપૂર્ણ શુદ્ધ છે, બે શબ્દો આવતા ઈચ્છા પૂરું થાય તો સંપૂર્ણ શુદ્ધ છું કહીએ તો પૂરું પૂરું ના થાય. આ બે શબ્દ આવે ત્યારે શું થાય? પૂરું થાય, પૂરેપૂરું શુદ્ધ છે, મનમાં સમજાઈ જાય કે અમે છે ને અમે છે, ચોખ્ખું જ છે. શુદ્ધ પણ આમ કઈ ખામી નથી, અમે પાછું બોલા એવું એને સમજી જાય. શું સમજે? પાછું બધું છે ને સંપૂર્ણ અને સર્વાંગ અને જ્ઞાન દર્શન ના ત્રણ અંગો થી બધી રીતે સંપૂર્ણ શુદ્ધ છે. શું આમ સંપૂર્ણ શુદ્ધ છે દ્રવ્ય તરીકે? જો આમાં દાદા દ્રવ્ય થી સંપૂર્ણ શુદ્ધ છે, જ્ઞાન દર્શન આદિ અંગો થકી સર્વાંગ શુદ્ધ. બધા છે પણ લોકો ઘટે જાય દાદા. આપનું ફોડ એટલા સ્પષ્ટ હોય છે અને સચોટ હોય છે, કોઈને ઘૂસ ના પડે. લોકો ને ઘૂસ પડી જાય. તું તો લોકો દાળ ભાત ખાઈ લીધું નીકળે. આ તો આમ કરતા કરતા બેચાર હશે એવું થઈ ગયું. આજે આપડે ગયા ત્યાં બધા કઈ મોક્ષે જવાના છે. ભક્તિ ચડી જશે પણ એમનો કોક દાડો મુક્તિ નો તૈયારી થશે, મળી આવશે. પછી સાધન દાદા ભગવાન જે કરે એટલે આપડે કહીએ છીએ ને બદલો મારાયો તો વાંધો નથી. શું મળે વેલો પણ બધો બદલો પહેવાના એટલે રહેશે એમ થાય છે બિચારા. એને આગળ સાંધો કેવી રીતે મળે? દાદા ની ભક્તિ કરે, આજે આપડે બધા ભક્તિ કરી આ બધા માણસો એને આગળ સાંધો કેવી રીતે મળે? જ્ઞાની ને ફરો દર્શન કર્યા અને જ્ઞાની ફરો આવી ગયા હોય તો પછી એને જ્ઞાની મળી આવે. જ્ઞાની મળી આવે એટલે આમ એક બે અવતાર માં મળી આવે. બધા એક સરખાઈ મળતી, બધા જે એક એડ્રેસ નું મળતી, જે જોવું છે નહી તો ભાવ તો કેટલા બધા કપાઈ જાય. એ અલૌકિક દર્શન બધા માણસો હતા ત્યાં સુધી રે, પછી ફેરફાર થઈ જાય. એ અલૌકિક દર્શન એ બધા માણસો હતા, દર્શન ઘણા બધા માણસો હતા ત્યારે જે બોલવાનું વાણી કરીએ ને ત્યારે સુધી જાય. તો એ શરૂ ક્યારે થાય? સત્સંગ કરીએ તો સુધી જાય. કારણ કે તીકડે હવે ધ્યાન દેવું પડે જ્ઞાતા દર્શન. શું કહ્યું? આ રેકર્ડ ચાલતી હોય ને જોવું પડે. રેકર્ડ માં શું ચાલે છે શું નહીં, કોઈ ભૂલ હોય તો તેનો એ કરવું પડે. કોર્ડ ને જુઓ એમાં કઈ ભૂલ હોય તો પછી કેવી રીતે એટલે કેવી રીતે પ્રતિક્રમણ કરવું, એનું પ્રતિક્રમણ કરવું પડે કેવી રીતે કરો? એ પ્રતિક્રમણ પછી કરવું પડે. ભૂલ જ્ઞાન સંબંધી ના હોય, કોક ના છતે ચાર વાર ના વાદામાં અટકાઈ જતો હોય, કોકના ઉપર કડકાઈ થઈ ગઈ હોય, ચાદવાદ હોય તાર ના બિલકુલ સંપૂર્ણ ચાદવાદ. હા તો ચાદવાદ કહેવાય એટલે સંપૂર્ણ કહેવાય નઈ ને, કેવું જ્ઞાન થાય તાર ચાદવાદ. તમારું કોક કોકના હાથ બાદ આગળ બગડી કપાઈ જાય, વાણી બંધ થઈ જાય અને તે પછી એકલી જ રેકડ વાગ્યા કરતી હોય, વાણી બંધ થઈ જાય. એ સમજાય શું કહો છો? સહજ રેકર્ડ એટલે બોલવા ના બોલવાનું કશું એ ના હોય, નંદન પૂછે એટલે બોલવાનું સારું કરીએ, એને કોઈ પૂછાય નહીં કરી, એને પૂછાય નહીં, ના અક્ષરે પૂછાય નહીં, પૂછે તેને જવાબ એ મળે નહીં. તીર્થંકરો ને પૂછાય નહીં, જમ્યા. આ તો બધું કે છે ને ભગવાન ને પ્રશ્નો પૂછેલા અને આ શાસ્ત્રો માં તો બધું કે છે ને ભગવાન ને ગૌતમ સ્વામી એ પ્રશ્નો પૂછેલા, કેવું જ્ઞાન થયા પેલા ના છે. પણ આ ગૌતમ સ્વામી તો પછી ભેગા થયેલા ને કેવળ જ્ઞાન પછી, કેવળ જ્ઞાન પછી ભેગા થયેલા ને ગૌતમ સ્વામી તો મહાવીર ભગવાન ને પછી તને ખબર પડી, તું કઈક સાંભળેલું છે. બીજી પ્રવૃત્તિ ના પોતપોતાની ભાષા સમજાય કે વાણી હોય, એમની ટેપ હોય કે વાણી હોય, હમણાં કહ્યું ને એટલે એમને સહજ ટેપ એટલે ટેપ નીકળ્યા કરે, વાણી ના હોય તો એ પૂછે છે કે ટેપ હોય કે વાણી હોય, ટેપ જ હોય, સહજ ટેપ જેમાં ભૂલ ભૂલ કશું જ ના. ચાદવાદ ના હોય મારું કોઈ ભૂલ, પુરુષાદવાદ ના હોય ને તીર્થંકર થઈએ ને, એ ચાર ડિગ્રી ઓછી ને, જ્ઞાન અવિરોધા પાસે વાણી ચાદવાદ ચાર ડિગ્રી છે, ઝપટ માં આવી જાય એમાં. કોઈ સાધુ ગાતા એના ઝપટ માં ના આવે, સાદવાદ ઝપટ માં આયા સિવાય બોલે, ઝપટ માં આયા સિવાય બોલે, હા વાત તો એવી જ બોલે પણ ઝપટ માં આયા સિવાય અમારી ઝપટ માં આવી જાય. પંડિતો એની ભાષા સમજાય પેલા આપનો આ ત્યાદવાદ કોઈ ઝપટ માં આવી જાય કયું કોઈ ઝપટ માં આવી જાય એટલે ત્યાદવાદ આમ સંપૂર્ણ ના કહ્યું તો એ પણ દર્શન તો સંપૂર્ણ છે ને કે આ ભૂલ થઈ ત્યાદવાદ માં દર્શન તો પૂરેપૂરું એટલે દર્શન એ પૂરેપૂરું જ્ઞાન એ પૂરું પણ જ્ઞાન માં ચાર ડિગ્રી ઓછું એટલે આ ત્યાદવાદ છે તે ના આવે દર્શન પૂરેપૂરું દર્શન આવી જાય ત્યાં મોટો દેખાય એટલે એમ કહે છે ને અમારો દોષ ના હોય છતાંય કોઈને દોષ દેખાય નહીં અમારો અમને પોતાને દેખાય આવા બધા ત્યાદવાદ માં ભૂલ થઈ એવા દોષો બધા ત્યાદવાદ માં ભૂલ થઈ એવા દોષો ત્યાદવાદ અનેકાંત માં ભૂલ થઈ ત્યાદવાદ સંપૂર્ણ થઈ રહ્યું છે હવે સંપૂર્ણ ત્યાદવાદ થઈ રહ્યું ત્યાદવાદ થઈ રહી એટલે કેવું જ્ઞાન પૂરું થઈ જાય દર્શન છે તેથી ખબર પડે કે આ ભૂલ છે ભૂલ દર્શન છે તેથી બધાને કહ્યું કેવળ દર્શન આપું છું કેવળ દર્શન આપું છું અત્યારે આપ બોલવાનું બંધ થઈ ગયું વાત પૂરી કરી હવે આમ સ્થિર હો આપ એકદમ સ્થિર છે ને અત્યારે તો આપને શું બધું દેખાતું હોય હમણાં આ આમ કરો છો ને અને એકદમ સ્થિરતાપૂર્વક બેસી રહેલા છો વાણી પૂરી થઈ પેલી વાત આગલી પૂરી થઈ તો હવે શું દેખાયા કરતું હોય જ્ઞાનમાં શું હોય તે વખતે જ્ઞાનમાં પોતાનો જુદી જુદી વસ્તુ એ પણ બહુ વાર ગયા પછી એટલે તત્નતા તો એવું ના થાય તત્ન પડઘા પડે ને આ વાત ના પડઘા પડે એમાં શું હોય જુદું ના દેખવા દે મુશ્કેલી ત્યાં છે તમામ લેપાયમાં બોલે ખરો મળે એમને કેવા કીધા વાણી ના પડઘા આ વાણી પૂરી થઈ પછી એના પડઘા પડે અને પછી એ પાછું એમાં પછી પાછું છૂટું પડી જાય આખી રાત પદો મળ્યા કરે બાર પદો બોલ્યા તો આખી રાત નહીં પદો મળ્યા કરે હા તે દાડે પદો બોલ્યા હોય ને એના પડઘા આખી રાત ચાલે સંભળાય હોય અધ્યાત્મ તેની તે જાગ તાલ બધા તો હવે આ વસ્તુ શું થઈ? આ શું વસ્તુ થઈ? પડઘો, વાણી નો પડઘો પડે તો એ પોતાને છૂટું ના રહેવા દે, એમ કહ્યું ને કે વાણી નો હેરાન કરે ને, હેરાન કરે એ બાજુ ઉપયોગ જાય કે વાત ના કરીએ સપ્રસંગ હોય તારે. એટલે વાત કરો તો પેલું આવું વાણી ના પડઘા પછી શરૂ થઈ જાય. વાણી ના પડઘા અને છૂટા રહેવામાં એ સાચી, એવું વાણી ના પડઘા અને છૂટા રહેવું એમાં વચ્ચે એ સાચી, એવું છૂટા પણ ના રહેવા દે, પડઘા ના પડે એટલે છૂટું થઈ જાય. એ સમાવા કોઈ, એ પડઘા સમાવા માટે કઈ કશું હોય છે પુરુષાર્થ જેવું? પડઘા એટલે સ્પંદન, બધા સ્પંદન નાખીએ ને એક કુંડલું ના થાય, પછી બીજું થાય, ત્રીજું થાય. તો આમાં પડઘા કેવા પ્રકારના હોય એ સંબંધીના બધા પર્યાયો બધા ઉભા થયા કરે એવું હોય? આ ત્યાદવાદની વાત નીકળી, એના સંબંધમાં જ બધા પડઘા ઉભા થાય, એટલે એ સંબંધના બધા પર્યાયો બધા ઉભા થયા કરે એ દિશાનું. અને પછી એની મેળે પાછું સમય જાય, એની મેળે એ તો સમયનું જ છે, સમય ના હોય કેવું લાગતું હતું નહીં, પણ પેલો આ જાગૃતિ એ બાજુ જતી રહે ને, પડઘા પડે બંધન થાય, બધા બધા એડજસ્ટમેન્ટ લઈ લઈએ. શું લો સર? તેડ પડઘા બંધ કરી દઈએ. એ કઈ રીતે? એટલે કઈ બધું આવડે પણ આ તો પેલો વાણી બોલવી પડી એટલે પછી એના પડઘા શરૂ થઈ ગયા, એમાં ઇન્ટરેસ્ટ ક્યાં આવ્યો? એમાં ઇન્ટરેસ્ટ ક્યાં આવ્યો? વાણીમાં ઇન્ટરેસ્ટ હતો તો વાણી બોલ્યો. ઓહો, પછીના પડઘા રહે તો ડિસઇન્ટરેસ્ટ થયેલો છો, પગાર રમતો લઉં છું, ઇન્ટરેસ્ટ જ ને. વાણી ના પડઘા આ પહેલી વખત વાત નીકળી રાખી, આ ફર્સ્ટ ટાઈમ વાત નીકળે છે. ટાઈમ આવતા નીકળે ને, શરૂ થયું. તું કહું કે ઇલાયચી માગો તારે ઇલાયચી પડે, આ દુકાનમાં ઇલાયચી વાણી ના પડઘા આપણે ભૂસી નાખવાની વાત ના સમજાય જબરદસ્ત ચેતા હોય આપણે.